નિંદરમાં સપનું ને સપનામાં વાર્તા, ભોજપુરી નગરી ને ભદ્રભૂપ રાજા. નિંદરમાં સપનું ને સપનામાં વાર્તા, ભોજપુરી નગરી ને ભદ્રભૂપ રાજા. તણખો ને વાયુ ને ખળબળતા પૂર, ખળબળતા પૂર, ખળબળતા પૂર. ઊંશી ના હૈયામાં આંધી ના સૂર, આંધી ના સૂર, આંધી ના સૂર. ઘાયલ મનને સપના ચૂર, મચ્છર કરડ્યા વાગી શૂળ. ઊંશી દેખે દૂર સુદૂર, દૂર સુદૂર, દૂર સુદૂર. ઉપર ફાટ્યું આબ, ધોમ ધીકતી ભોમ. લાગી તન માગ, મનમાં પડી તિરાડ. ચીલો છોડી જાય ક્ષિતિજની પાર. અંતહીન આ માર્ગ, સંગહીન આ સફર. ઊંશી પૂછે ઊંશીને, હું કોણ, કયો આ માર્ગ, આંધી કેવી? ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ ધસમસ